શ્રીમદ દેવી ભાગવત સ્કંદ આઠમો અધ્યાય ત્રીજો ચોથો સ્વયંભૂ મનુની કન્યાઓના વંશનો સંક્ષિપ્ત પરિચય અને સાત દ્વીપોના ઉત્થાનનો ઉપક્રમ. ભગવાન નારાયણ કહે છે, નારદ, જ્યારે ભગવાન શ્રી હરિ આ પ્રમાણે પૃથ્વીને યથાસ્થાને મૂકીને વૈકુંઠ પધારી ગયા ત્યારે બ્રહ્માજીએ તેમના પુત્ર સ્વયંભૂ મનુને કહ્યું, મહાબાહો, તું પરમ તેજસ્વી પુરુષ છે, હવે તું આ પૃથ્વી પર રહીને પ્રજાની ઉત્પત્તિ કર. હે વિભુ, સર્વપ્રથમ દેશ કાળ પ્રમાણે યજ્ઞોના સાધનરૂપ નાના મોટા પદાર્થોથી યજ્ઞેશ્વર પુરુષ ભગવાન વિષ્ણુની ઉપાસના કરો, શાસ્ત્રોક્ત ધર્મોનું આચરણ કરો, વર્ણાશ્રમ ધર્મનું પાલન કરવું પણ અત્યંત આવશ્યક છે. જો આ ક્રમ પ્રમાણે આચરણ કરશો તો પ્રજાની વૃદ્ધિ થશે, તમે તમારા ગુણ કીર્તિ અને કાંતિને અનુરૂપ પુત્રો ઉત્પન્ન કરો. તે પુત્રો વિદ્વાન, વિનયશીલ, સદાચારી અને ઉદાર મનના હોવા જોઈએ. એ જ રીતે કન્યાઓને ઉત્પન્ન કરી તેમનો વિવાહ ગુણવાન અને યશસ્વી પુરુષો સાથે કરવો. મનને ભગવાન શ્રી હરિમાં જોડી દેવું, ભક્તિરૂપ સાધન કરતા ભગવાનની ઉપાસનામાં પ્રવૃત્ત રહેવું. આમ કરવાથી તમે યોગીઓને ઈષ્ટ એવી પરમ ગતિને પ્રાપ્ત થશો. નારદ, પ્રજાપતિ બ્રહ્માજીએ તેમના પુત્ર સ્વયંભૂ મનુને આ પ્રમાણે ઉપદેશ આપીને સૃષ્ટિની રચના કરવાના કાર્યમાં તેમને નિયુક્ત કરી દીધા. બ્રહ્માજીનો આદેશ, પુત્ર તું પ્રજાની ઉત્પત્તિ કર, સ્વયંભૂ મનુના હૃદયમાં દ્રઢ થઈ ગયો હતો, તેથી તેઓ પ્રજા ઉત્પત્તિના કાર્યમાં લાગી ગયા. મનુ મહારાજને પ્રિયવ્રત અને ઉતાનપાદ નામના બે પુત્રો અને આકૃતિ, દેવહૂતિ અને પ્રસૂતિ નામની ત્રણ કન્યાઓ થઈ. મનુ મહારાજે તેમની પ્રથમ પુત્રી આકૃતિનો વિવાહ રુચિ મુનિ સાથે, બીજી કન્યા દેવહૂતિનો કદર્મ મુનિ સાથે અને ત્રીજી પુત્રી પ્રસૂતિનો વિવાહ દક્ષ પ્રજાપતિ સાથે કર્યો. જગતની બધી પ્રજાઓ આમાંથી ઉત્પન્ન થઈ. ઋચિ મુનિને ત્યાં આકૃતિના ગર્ભથી ભગવાન યજ્ઞ પુરુષ પ્રગટ થયા. કદર્મ મુનિના પત્ની દેવહૂતિ ભગવાન કપિલના માતા બન્યા. એ સર્વ વિદિત છે કે કપિલ ભગવાન સાંખ્ય શાસ્ત્રના આચાર્ય છે. દક્ષના પત્ની પ્રસૂતિને ઘણી કન્યાઓ થઈ. તે કન્યાઓમાંથી દેવતા, મનુષ્ય અને પશુ વગેરેની ઉત્પત્તિ થઈ. આ પ્રમાણે સ્વયંભૂ મન્વંતરમાં ભગવાન યજ્ઞ પુરુષનો અવતાર થયો. તે સમયે તેમણે દેવતાઓના સહયોગથી તેમના પિતાજીની રાક્ષસોથી રક્ષા કરી હતી. મહાન યોગી કપિલ ભગવાને પણ પોતાના આશ્રમમાં રહીને તેમના માતા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્ર એટલે પરમ જ્ઞાનનો ઉપદેશ આપ્યો. તેમનો આ ઉપદેશ તમામ વિદ્યાઓનો સાર છે. તેમણે ધ્યાન યોગ તથા આધ્યાત્મિક જ્ઞાનના સિદ્ધાંતનું વિશેષ રૂપે પ્રતિપાદન કર્યું. સંપૂર્ણ અજ્ઞાનને દૂર કરવાવાળું તેમનું એ શાસ્ત્ર કપિલ શાસ્ત્રના નામે પ્રસિદ્ધ છે. કપિલ ભગવાન મહાન યોગી અને સાંખ્ય શાસ્ત્રના નિયામક અને ઉદાર ચિત્ત હતા. તેઓ માતાને ઉપદેશ આપીને પુલહ મુનિના આશ્રમ પર ચાલ્યા ગયા. અત્યારે પણ તેઓ ત્યાં જ નિવાસ કરે છે, જેમના સ્મરણ માત્રથી સાંખ્ય યોગ સિદ્ધ થઈ જાય છે. તેવા સમસ્ત વરદાનો આપનારા યોગાચાર્ય મહાભાગ કપિલ ભગવાનને નમસ્કાર હો. નારદ, આ પ્રમાણે સ્વયંભૂ મનુની કન્યાઓના વંશનું ઉત્તમ ચરિત્ર મેં કહ્યું. આ પવિત્ર કથા શ્રોતા વક્તાના તમામ પાપો નાશ કરનારી છે. હવે સ્વયંભૂ મનુના પુત્રોના પવિત્ર વંશનું વર્ણન કરીશ. મનુપુત્રોએ દ્વીપો, ખંડો તથા સમુદ્રો વગેરેની જે વ્યવસ્થા કરી છે તે પ્રસંગ પણ વ્યવહારિક જાણકારી માટે અથવા બધા જ પ્રાણીઓના સુખ માટે કહીશ. ભગવાન નારાયણ કહે છે, નારદ, સ્વયંભૂ મનુના મોટા પુત્રનું નામ પ્રિયવ્રત હતું. તેઓ સત્યવ્રત અને પરમ ધાર્મિક હતા. વિશ્વકર્મા પ્રજાપતિના પુત્રી બહિષ્મતી સાથે પ્રિયવ્રતનો વિવાહ થયો હતો. બહિષ્મતી પણ પ્રિયવ્રતના જેવા ધાર્મિક અને સદાચારી હતા. પ્રિયવત જી ને બહિર્સ્મતિના ગર્ભથી 10 પુત્રો અને 1 કન્યા ઉત્પન્ન થઈ. કન્યાનું નામ ઉજરસ્વતી ઉર્જસ્વતી હતું. આગ્નિર્ધ ઇદમ જીહ યજ્ઞબાહુ મહાવીર રુક્મશુક્ર ધૃતપુષ્ટ સવન મેધાતિથિ અગ્નિહોત્ર અને કવિ નામોવાળા 10 પુત્રો અગ્નિ કહેવાય છે. તેમાંથી કવિ સવન અને મહાવીર આ 3 પુત્રોએ વૈરાગ્યનો માર્ગ અપનાવ્યો. આ 3 આત્મવિદ્યાના પારંગત વિદ્વાન હતા. તેથી નિસ્પૃહ થઈને પરમહંસાશ્રમમાં સુખપૂર્વક રહેવા લાગ્યા. પ્રિયવ્રતના બીજા એક પત્નીથી 3 પુત્રો થયા. તે ઉત્તમ તામસ અને રૈવત નામથી પ્રસિદ્ધ છે. આ 3 પ્રતાપી પુત્રો એક એક મનવંતરના અધિષ્ઠાતા બન્યા. અખિલ ભૂમંડળ પર મહારાજ પ્રિયવ્રતનું શાસન હતું. આ ઇન્દ્રવિજયી રાજાએ લાંબા સમય સુધી પૃથ્વીનું રાજ્ય કર્યું. એક સમયે જ્યારે સૂર્ય પૃથ્વીના અર્ધ ગોળાકાર ભાગમાં હતો ત્યારે ત્યાં પ્રકાશ હતો, અને જ્યારે સૂર્ય બીજા અર્ધ ગોળાકાર ભાગમાં ગયો ત્યારે અંધારું થઈ ગયું. આ પ્રકાશ અંધકારને જોતા પ્રિયવ્રતજીના મનમાં વિચાર આવ્યો, મારા શાસનકાળમાં પૃથ્વી પર અંધકાર થવો ન જોઈએ. હું તપ કરીને આ પરિસ્થિતિનું નિવારણ કરીશ. આવો નિશ્ચય કરીને મહારાજ પ્રિયવ્રતે સૂર્યના જેવા તેજસ્વી રથ પર બેસીને પ્રકાશ ફેલાવતા પૃથ્વીની 7 પ્રદક્ષિણા કરી. આ પ્રમાણે ચક્કર લગાવતા પ્રિયવ્રતજીના રથના પૈડાથી જમીનમાં ખાડા પડ્યા. જે 7 સમુદ્ર થયા અને પરિક્રમાની વચમાં જે પૃથ્વી હતી તે 7 દ્વીપોના રૂપમાં ફેરવાઈ ગઈ, અને રથના પૈડાથી ખાઈઓ બની તે સમુદ્ર થયા. ત્યારથી પૃથ્વી પર 7 દ્વીપો અસ્તિત્વમાં આવ્યા. આ દ્વીપોના નામ જંબુ, પ્લક્ષ, સાલમલી, કુશ, કોંચ, શાક અને પુષ્કર છે. આ દ્વીપોનું માપ ઉત્તરોત્તર 2 ગણું છે. તેની બહાર ચારે બાજુ વિભાગના ક્રમથી સમુદ્ર છે. તે સમુદ્રો શારોદ, ઇક્ષુરસોદ, સુરોદ, ધૃતોદ, ઘૃતોદ, શ્રોદ, દધિમંડોદ અને શુદ્ધોદ નામથી પ્રખ્યાત છે. આ પ્રમાણે ભૂમંડળ પર 7 સમુદ્ર પ્રસિદ્ધ થયા. શાર સમુદ્રથી વીંટળાયેલો જે પ્રથમ દ્વીપ છે તેને જંબુ દ્વીપ કહે છે. પ્રિયવ્રત મહારાજે તેમના પુત્ર અગ્નિર્ધને આ દ્વીપનું શાસન સોંપ્યું. બીજો પ્લક્ષ દ્વીપ શેરડીના રસથી ભરેલા સમુદ્રથી ઘેરાયેલો છે. આ દ્વીપનું રાજ્ય મહારાજ પ્રિયવ્રતે તેમના બીજા પુત્ર ઇદમ જીહને આપ્યું. સાલમળી દ્વીપને ફરતો મદિરાનો સમુદ્ર છે. ત્યાંનું રાજ્ય તેમના પુત્ર યજ્ઞબાહુને આપ્યું. કુશદ્વીપ અત્યંત મનોહર છે. તેની ચારે બાજુ ઘીનો સમુદ્ર છે. ત્યાં પ્રિયવ્રતના પુત્ર હિરણ્ય રહેતા આ દ્વીપના અધ્યક્ષ છે. 5મો કોંચ દ્વીપ છે. તેની ચારે બાજુ શિર સમુદ્ર છે. ત્યાં પ્રિયવ્રતના બળવાન પુત્ર ધૃતપુષ્ટનું શાસન છે. શાકદ્વીપ સર્વોપરી સુંદર છે. તે દધિમંડોદ નામના સમુદ્રથી ઘેરાયેલો છે. પ્રિયવ્રતના મેઘાતિથિ નામના પુત્ર ત્યાંના રાજા બન્યા. પુષ્કર દ્વીપની ચારે બાજુ મીઠા જળનો સમુદ્ર છે. ત્યાં પ્રિયવ્રતના પુત્ર વિતિહોત્રનું શાસન છે. મહારાજ પ્રિયવ્રતે તેમની ઉજરસ્વતી કન્યાનો વિવાહ શુક્રાચાર્યજી સાથે કર્યો. શુક્રાચાર્યની કન્યા દેવ્યાની ઉજરસ્વતીના ગર્ભથી ઉત્પન્ન થઈ હતી એ વાત પ્રસિદ્ધ છે. આ પ્રમાણે મહારાજ પ્રિયવ્રતે તેમના પુત્રોને 7 દ્વીપો વહેંચી આપ્યા અને તે પોતે યોગ માર્ગનો આશ્રય કરી સંન્યાસી થઈ ગયા. અધ્યાય 3-4 સમાપ્ત. બોલો શ્રી અંબે માત કી જય.